વૈવાહિક સંબંધો છે એના થકી જાતીય કરીને ભ્રષ્ટ થવાય છે, એવું ને એવું જ ન ખપતું હોય એનું ખાવાથી પણ ભ્રષ્ટ થવાય છે. એટલે વર્ણ અને આશ્રમ પ્રમાણે, જ્ઞાતિ પ્રમાણે, જે પ્રમાણે હોય એ પ્રમાણે. એટલે મહારાજનું અહીંયા પાંચમું વર્તમાન આવ્યું, વટલવું નહીં. અને ઘણા ભગવાનના ભગતને તો ખબર ન હોય કે વટલવું ને વટલાવવું ને એટલે અર્થ શું થાય. એમ કશ્યપભાઈ, આ વટલવું ને વટલાવવું નહીં એટલે શું? બિચારાને ક્યાંથી ખબર હોય? આ એમના બાપાને ખબર છે. ઋષિકભાઈ, આ વટલવું ને વટલાવવું નહીં એટલે શું? ફોર એક્ઝામ્પલ, ઓકે, ઇન શોર્ટ, જે ચાર વર્ણ છે એ ચારેય વર્ણની અંદર અલગ અલગ જ્ઞાતિઓ છે. એમાં એ જે તે સમયે તો બધા આમ ચોકા પાટલા બધા અલગ પડતા અને બધા રાખતા પણ ખરા. હવે બધું થોડું થોડું સર્વધર્મ સમન્વય બુફે થઈ ગયું. પછી એમાં હાયર કેટેગરી હોય, જે ઉચ્ચ વર્ણ હોય, તો એમણે એમના થકી જે નીચે હોય એમનું ન લેવાય. નીચે હોય તો એમણે ઉપરવાળાને ન દેવું હોય. અને ઉપરવાળા જો નીચેવાળાનું લે તો એમણે કંઈક પ્રાયશ્ચિત શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ. નીચેવાળા છે એ ઉપરવાળાનું લઈ શકે પણ એને દઈ ન શકે. નીચેવાળા છે એ ઉપરવાળાનું લે તો એને પાછું કાંઈ પ્રાયશ્ચિત નહીં, તો ઉલટાનું સારું. એમ આવું શા માટે? તો કે એવું એટલા માટે, જેમ આપણે થોડા દિવસ પહેલાં વાત કરી હતી કે વોટર હેઝ એ મેમરી છે ને, પાણીને પણ યાદદાસ્ત છે, યાદશક્તિ છે. એ જેમના હાથમાંથી પસાર થાય છે એમના ગુણધર્મો એમને વિશે આવી જાય છે અને એ સામેવાળાને ટ્રાન્સફર થાય છે. સેમ વે એવું ને એવું જ આ બધી બાબતમાં પણ છે. કારણ કે જ્યારે વર્ણ અને આશ્રમના આધારે અમુક વિચારો, અમુક ગુણધર્મો, અમુક ભાવનાઓ, ફિલિંગ્સ, એ બધું બહુ સામાન્ય હોય, એના જીવનમાં વણાઈ ગયેલું હોય, જ્યારે ઉપલી કક્ષાએ એ પ્રમાણે યથાર્થ જીવતા હોય તો પછી આમાં એવું ન હોય કે ઓલા હોય એટલે એમ જ હોય, એમ ન હોય. ઉપલા વર્ણની અંદર જ્યારે એ જીવતા હોય શાસ્ત્ર પ્રમાણે તો એમનો આચાર, એમના વિચારો એ શ્રેષ્ઠ હોય અને એ એમાંથી ભ્રષ્ટ ન થાય, એમની જે સ્થિતિ છે ત્યાંથી નીચે ન આવે. એટલા માટે નીચેના વ્યક્તિઓ છે એમના આચાર અને વિચાર જેમાં બળેલા છે એવું અન્નાદિક કંઈ પણ એ જો ગ્રહણ કરે તો વળી પાછા એ પોતાના વિચારોમાંથી આચારમાંથી ભ્રષ્ટ થઈ જાય. અને એવી રીતે ભ્રષ્ટ થાય પછી ધીરે ધીરે કરતા બધું જાય. એટલે ધર્મ છે એ છૂટી જાય. ધર્મ છૂટી જાય એટલે જ્ઞાન સરવી જાય. જ્ઞાન સરવી જાય, વૈરાગ્ય જાય, ભક્તિ જાય, પછી કલ્યાણ થાય નહીં. કારણ કે ધર્મ છે એ ધારણ કરે છે ને. એટલા માટે ભગવાનના ભક્ત છે એમના પાંચમું વર્તમાન વટલવું નહીં અને વટલાવવું નહીં. આજની ભાષામાં હવે આ બધું કંઈ પૂછવા તો જવાય નહીં કે ભાઈ તમે કેમ છો, કેવા છો, હું છો, કેમ એમ. એટલે હવે પોતપોતાની વ્યવસ્થા પોતાની રીતે કરી રાખવી જોઈએ. જેમ ગઈકાલે આપણે વાત કરતા હતા કે પ્રતાપભાઈ જબન પુત્રના દીકરાઓ છે એ પાણી આ તે બીજું ત્રીજું પોતાની સાથે જ હોય એ વ્યવસ્થા પોતાની રીતે કરી લેતા હોય. બીજું કે કદાચ આ બધા ધર્મો છે એ સનેહી સનેહી થાય, ધીરે ધીરે એક ગાયે બધું ન થાય. મહારાજે સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર બીજા અધ્યાયમાં આ વાત કરી છે, જ્ઞાન અને ધર્મ એ એક દિવસમાં પ્રાપ્ત નથી થતા, એ ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. અને એમને ધીરે ધીરે પ્રાપ્ત કરવાનો અર્થ એવો છે કે આજે કદાચ આપણે આમાંથી બધું જે લખ્યું છે એ પ્રમાણે ન કરી શકતા હોઈએ, આપણી પરિસ્થિતિ અને આ બધાનો નિર્ણય પણ દેશ કાળ એ બધાના આધારે થાય છે. એ પણ મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત આ ત્રણેયનો નિર્ણય છે ને આધારે કરવો, ધર્મ જાતિ અને વર્ણના આધારે કરવો, એમ પછી એ બધાના આધારે એ નિર્ણય છે એ થાય છે. એટલે બહુ ડિટેલમાં આપણે અત્યારે નથી જતા, પણ ઇન શોર્ટ આમાં સમજી લેવા જેવું એટલું જ છે કે અત્યારે આપણે જેટલા ધર્મનું પાલન કરીએ છીએ અને અલ્ટિમેટ ડેસ્ટિનેશન આટલું છે, તો એ બંને વચ્ચે જેટલો ગેપ છે એ આપણને ખબર હોય કે આટલા ધર્મો આપણાથી પાલન થાય છે, આટલા નથી થતા. આમાંથી જેટલા સહજ રીતે પાલન થઈ શકે એવા આ આ ધર્મો છે, અને ધીરે ધીરે એની પ્રેક્ટિસ કરતા જઈએ અને એ પ્રમાણે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે અપડેટ થતા જઈએ. ભગવાનના ધામમાં જઈએ એમના પહેલાં એ તમામ ધર્મો છે એ આપણે વિશે આવી જાય તો એ બહુ મોટી સિદ્ધિ, એમ એકાંતિક ધર્મ સિદ્ધ થવા માટે બહુ મોટી સિદ્ધિ. એટલે કદાચ આજે ન હોય તો ભગવાનના ભક્તે હિંમત નહીં હારી જવાની, કરી આપણાથી તો કંઈ થતું નથી, ધીરે ધીરે ધીરે ધીરે. ઓકે, આજે આટલું થાય છે, આજે આપણે આ બાકી છે તો એક દિવસ કરવું છે, આજે નથી થઈ શકતું તો એક દિવસ કરવું છે. થોડાક દિવસ પહેલાં એટલે કે આપણે લોકડાઉન થયું એ વખતે એક ભગવાનના ભગત હતા, યુવાન હતા, કે સ્વામી આ વટલવું નહીં, વટલાવવું નહીં, એ વર્તમાનમાં ક્યાંય બહારનું ન ખાઈએ ન પીએ, ક્યાંય લારીએ ઊભા ન રહી, કે તમે કહો એ પ્રમાણે કરીએ, અમે કોઈ દિવસ કોઈને અપોઇન્ટમેન્ટ ન આપીએ, એમ ઝોમેટોવાળાને સ્વિગીવાળાને કોઈને, તો એવું તો કરીએ જ છીએ, પણ જો એવું કરીએ ને તો અમારા લગ્ન નથી થાય, એમ કે તો શું કરવું? એટલે બધે પ્રોબ્લેમ તો હોય જ ને, કંઈ હાવ ન હોય એવું તો ન જ હોય. પછી કે ટીવી ન હોય તોય લગ્ન નથી થતા, તો મહારાજે એમ કીધું કે ભાનભવાઈ ન જોવી અને અમે ટીવી નથી જોતા કે, તો હવે લગ્ન નહીં થાય એવું લાગે છે, કે તો શું કરવું? કયો હવે તમે કંઈક ધર્મના જ્ઞાતા એવા, હે ભગવદ્ ભક્તો તમે આનું સમાધાન કરો. એટલે એમ કીધું છે કે જાતિ વય, વય આવ્યું ને એમાં, અને વર્ણ, આ ત્રણના આધારે આનો નિર્ણય થાય એમ. કે અત્યારની અવસ્થામાં એમને સૌથી પહેલું કરવાનું એ છે કે વૈવાહિક કર્મ, અને એ અનુસંધાનમાં થોડું ઘણું ક્યાંક બાધા આવે છે તો એ બાધને મુખ્ય બાધ તરીકે નહીં ગણતા. લગ્ન થાય પછી ધીરે ધીરે એમના જીવનથી સામેવાળાનું જીવન છે એ પરિવર્તન થાય અને ધીરે ધીરે કરતા આગળ વધાય. એટલે સનેહી સનેહી ધર્મ છે એ આપતવ્ય, એવું કીધું, ધર્મ છે એ પાલન થાય છે. એટલે બહુ વિવેકની દ્રષ્ટિએ, નહીંતર એવું થાય કે ધર્મ છે એમનું પાલન કરતાં કરતાં જડતાને પામી જવાય. ધર્મ છે એ જડ બનાવવા માટે નથી, કારણ કે ધર્મ પોતે ચૈતન્ય છે. એનો વિવેક એ દરેક શાસ્ત્રની અંદર પણ કહ્યો છે ને મહારાજે પણ કહ્યો છે, બહુ રહસ્યાત્મક કહ્યો હોય એટલે આપણને બધી ખબર ન હોય, તો ક્યારેક સંતોને પૂછી લઈએ કે બીજું ત્રીજું કરી લઈએ. અહીંયા પણ મહારાજે એવું કહ્યું કે જાતિને ભ્રષ્ટ કરે એવું કોઈ પણ કર્મ કરવું નહીં, એટલે અન્નાદિક એ બધો ત્યાગ કરવો, વટલવું નહીં, વટલાવવું નહીં વગેરે. ગઈકાલે ભગવાનના ભગત બીજો પ્રશ્ન કરતા હતા કે સ્વામી, તમે એમ કહ્યું કે સત્સંગમાં લઈ આવશો તો બહુ વાંધો નહીં આવે, એમ સાધુની સાથે જોડાય તો બહુ વાંધો ન આવે, પણ સાધુની સાથે જોડાય અને જે વાંધો ન આવવાનો હોય એની શ્યોરિટી શું, કેવી રીતે એ ન વાંધો આવે, એમ ગેરંટી કેમ, એવું શું થાય છે કે વાંધો ન આવે? ભગવાનની સાથે જોડાય એટલે વાંધો ન આવે એવું શું થાય? બહુ સીધું સાદું છે કે આત્મઘાત કરવા ઉપર આપણે ગઈકાલે વાત કરી હતી, એ અનુસંધાનને કદાચ એ પૂછતા હોય, અથવા તો જાતિ ભ્રષ્ટ જે અંતર્જ્ઞાતીય લગ્ન થતા હોય તો એમના આધારે એ પૂછતા હશે. અત્યારે આ બધું સામાન્ય થઈ ગયું છે, લોકો એમ વાતો કરતા હોય છે ને કે આ બધું સામાન્ય થઈ ગયું છે. આવું બધું સામાન્ય થઈ ગયું છે કે સામાન્ય કરી નાખવામાં આવ્યું છે? અને એ કરી નાખવામાં આવ્યું છે એ કેવી રીતે? તો કે બહુ સીધી સાદી વાત એમ છે કે સામાન્ય થઈ ગયું છે એવી રીતની વિચારધારાવાળા લોકોને વચ્ચે એ રહે છે, એટલે એમ માને છે કે આ બધું સામાન્ય છે. સંગ છે એ બધાનું કારણ છે. આપણે જોઈએ તો આપણને જેટલા પણ વિચાર આવે છે, જે જગ્યા ઉપર જેમની સાથે રહીએ છીએ એ વખતે એમના જેવા જ વિચારો આવે છે. મંદિરમાં આવ્યા, સંતોની પાસે બેઠા છે, તે વિચારો આખા એના એ જ. આપણે અહીંયાથી જઈ અને ઘેરે જઈશું ત્યારે વિચારો બદલી જશે. આપણે બિઝનેસ ઉપર જઈશું, જોબ ઉપર જઈશું, વિચારો બદલી જશે. અને બિઝનેસ અને જોબ ઉપર પણ આપણે કોની સાથે સર્કલમાં છીએ એવા વિચાર આવશે. જો આપણે જોબ કરતા હશું ત્યાં એવા 5-10 લોકો એવા હશે કે સારા લોકો હશે, અને એમની સાથે આપણે હશું તો આપણી અંદર એમની જેવી જ પ્રામાણિકતા આવશે, એમની જેવી જ નિષ્ઠા, કાર્યનિષ્ઠા આવશે. કારણ કે એમના વર્તનમાં આવ્યા, એમના યોગમાં આવ્યા, એમના સંગનો પ્રભાવ છે. અને જો ત્યાં થોડા કઠગળિયા હોય, એમની સાથે ચડી ગયા, તો વળી પાછા એ પ્રમાણે એમાં પ્રામાણિકતા, કાર્યનિષ્ઠા તે બીજું ત્રીજું નહીં આવે. વળી પાછી કંઈક જોબ બદલે અને વળી પાછા સારા જગ્યાએ જોડાઈ જાય. ઇન શોર્ટ, જે પણ જગ્યાએ જઈએ છીએ ત્યાં જેવો સંગ આપણને મળે છે એવા આપણે થઈ જઈએ છીએ, એવા જ આપણને વિચાર આવે છે ને એવી જ આપણાથી ક્રિયા થાય છે. સંગ છે એ બધાનું કારણ છે. અને સામે પક્ષે સમજો કે અંતર્જ્ઞાતીય થઈ જાય, બીજું ત્રીજું થાય, તો એમાંય તે એ ખેંચી જાય છે. આ બાજુ સંગને સારા વ્યક્તિઓ બધા ભેળા થાય અને સારા વ્યક્તિઓનો એક સંગ થાય, એ લોકો એમને વધારે ખેંચશે ને એ એમને જેવું સમજાવી શકશે એવું બીજા કોઈ નહીં સમજાવી શકે. દીપકભાઈને સંજયભાઈ એમની વાત કરી તો એ જ લોકોએ આપણા ન્યૂજર્સી ગુરુકુલની અંદર, પછી ઘનશ્યામભાઈ વઘાસિયા છે, ચતુરભાઈ વઘાસિયા, અને એ પણ બંને દીકરાઓ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમેરિકા, રાહુલભાઈ, તો આ 4-5 જણા છે એ બધા ભેળા થઈ અને બાળમંડળ આપણું જે બાળ સંસ્કાર કેન્દ્ર છે એમાં જ છોકરાઓને એ ટ્રેનિંગ આપે છે. એક જ લક્ષ્ય, કારણ કે એ લોકોએ કોલેજના વાતાવરણ જોયા છે, અમેરિકન સિસ્ટમ ખબર છે, અમેરિકાની સ્ટાઇલ ખબર છે, મેન્ટાલિટી ખબર છે, એમના એક્ઝામ્પલ, એમના ટ્યુનિંગ એ બધું ખબર છે. આ બાળકોને અત્યારે એ ભેળા કરી અને એ પ્રમાણે ટ્રેનિંગ આપે, આ બાળકોને અંદરોઅંદર એકાબીજા સાથે ફ્રેન્ડશિપ થઈ જાય, હેતપ્રીત થઈ જાય અને એમનું એક સર્કલ થઈ જાય, અને એમની સાથે એમના ગ્રુપમાં, એમની ટીમમાં એમને પછી ડેડિકેશન ને સેવાઓ ને અંતે ને એ બધું થવા માંડે, એટલે ધીરે ધીરે ધીરે કરતા આ બાજુ ઇન્વોલ્વ થઈ ગયા, એક્ટિવેટ થઈ ગયા. પછી જ્યારે કોલેજમાં જશે એ વખતે આ લોકોએ ધ્યાન કેટલું રાખવાનું? ખાલી બસ ટચમાં જ રહેવાનું, કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો ખુલીને કહી દેજે, મૂંઝાતો નહીં કાંઈ. 12મું પૂરું કરીને પછી કોલેજમાં જાય અને કોલેજના 4 વર્ષ કે 5 વર્ષ છે એ ખાલી ટચમાં રહે અને ધ્યાન રાખે, હવે કોલેજમાં પાછું ગમે ત્યાં જવાનું હોય, અને એટલો એ ટચમાં રહે એટલે કોલેજ પાર થયા પછી બહુ વાંધો ન આવે. આ લોકોએ કોલેજ કરેલી છે એટલે એમનું મનાઈ પણ ખરું, પ્રેક્ટિકલ છે ને. અમે હજી સાધુ સંતો કહીએ તો ભાવનાથી માને, પણ સંગ થઈ ગયો એટલે એમનું મનાય, કારણ કે એમને ખબર છે કે વોટ એવર પ્રોબ્લેમ્સ વી આર પાસિંગ થ્રુ એ બધામાંથી એ લોકો પાસ થઈ ચૂક્યા છે, અને એને આ રીતે કરી શકાય. એટલે પ્રોપર ગાઈડન્સ અને સાથે એવો સંગ, આ બંને વસ્તુ તૈયાર થાય પછી એમને બચી જવાના ચાન્સ 99% થઈ જાય. પછી 1% તો એવું રહે એને તો ભગવાને ન ઉગારી શકે, કારણ કે ભગવાન પછી જીવ સ્વતંત્ર છે ને, જીવ જેવી ઈચ્છા કરે એ પ્રમાણે થાય છે. એટલે ભગવાનને સાધુમાં જોડે અને ભગવાનના એવા ભક્તોમાં જોડાય તો એવા સંઘના આધારે એમના વિચારો, એમના આચારો, એમની હેતપ્રીતના આધારે એમને બીજા બધા લોકો ખેંચી નહીં જઈ શકે, એમને આ વર્તન છે, આ સર્કલ છે, એ ખેંચશે. આપણને સૌથી વધારે ખેંચતું હોય ને આપણું ફ્રેન્ડ સર્કલ ખેંચે, ખેંચે કે નહીં? મિત્ર સર્કલ એ જેટલું સ્ટ્રોંગ અને એ જેટલા ખેંચે, ગીઢે ગીઢે હોય તો એ નહીં, તે મિત્ર સર્કલ ખેંચે. ગામડે ગામડે જઈને આપણે ચોરા ઉપર જોઈએ તો એ બધાને 80-80 વર્ષના, 70-70 વર્ષના બધાનું મિત્ર સર્કલ હોય. એ પત્તે રમે, મોબાઈલમાંથી વોટ્સએપ ચેટિંગ કરે, જે પણ કરે એ બધું ટાઈમ હોય. પછી બોલ પૂછે, હલો મનુભાઈ તમે ક્યારે આવશો? તો કે હું કાલે થોડુંક કામ છે ને, તો 10 વાગે આવીશ. તો કે સારું, હું 10 વાગે આવીશ. એ બધું ટ્યુનિંગમાં ચાલતું હોય ત્યાં સુધી. તો કે ત્યાં સુધી ઘેરે રહી અને પછી છોકરાને છોકરા છે ને હિંચકાવશું. કે સર્કલના આધારે જ વિચારો, આચારો, વ્યવહારો એ બધું થાય છે, અને સર્કલ જ બધાને ખેંચે છે, સંગ છે એ. એટલે ભગવાનના ભક્તોની સાથે, ભગવાનના સંતોની સાથે એમને આત્મબુદ્ધિ થઈ, એમનો સંગ થઈ ગયો પછી આપણે ખાલી યોગ્ય સમયે અને ગાઈડન્સ દેવાનું જ રહેશે, બાકી બધું જ કામ 90-80% કામ છે એ પતી જાય છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર આ વાત કરી છે કે ગોપાળાનંદ સ્વામી જેવા સંત હોય અને એમનો સંગ હોય તો ત્યાં યોગ્ય જ ક્રિયા થાય, અને કળિયુગ હોય તો ત્યાં પણ સતયુગ થઈ જાય એવું મહારાજે કહ્યું. આવી રીતે આજની પેઢીને જો ભગવાન, ભગવાનના ભક્તો, સંતો એમના સર્કલને વિશે જોડીએ, બધા એમાં સામૂહિક પ્રયાસ કરવો પડે. તો પછી પ્રશ્ન એમ થાય, કરવું કેમ? એકલા સાધુ કરે તોય ન થાય, એકલા તમે કરશો તોય નહીં થાય, એકલા છોકરા કરશે તોય નહીં થાય, ત્રણેય ભેળા થઈ અને કરવું પડે, અને ત્રણેય મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે કરવું પડે. જેમ કે શું નામ તમારું? જય. જયભાઈ દરરોજ આવે છે કથા સાંભળવા, બેસે છે, સાંભળે છે, દર્શન કરે છે, બરાબર. સંતોની સાથે યોગ થયો અને સંતો સાથે પૂછતા હોય, જય આજે ભગવાને કેવા વાગા ધારણ કર્યા, બરાબર. 2-3 દિવસ પૂછે ને પછી જયભાઈને યાદ ન રહેતા હોય ને, એટલે જયભાઈ શું કરશે? પછી જે સ્વામી પૂછતા છે ત્યાંથી થોડાક લીટી કાપશે, પહેલું કામ એ કરશે. સાયકોલોજી છે આ બધી, બીજી કંઈ ઓલું નથી, એમાં એમનો વાંક નથી કે એ સ્વામી વળી પાછું વાઘા પૂછે ને આપણને ખબર નહીં હોય તો, કે બરાબર. એટલે એ લીટી કાપશે, લીટી કાપશે એટલે પછી દેખાય નહીં. 2-3 દિવસ આવતા હોય પણ એમને નહીં દેખાય, એમને ન દેખાય ત્યારે પછી કોને, હવે આ તો એમનાથી ડિસ્કનેક્ટ થયા એટલે કોને કનેક્શન કરાવવાની જવાબદારી આવી? પછી વાલીની આવે. જ્યારે અહીંથી ડિસ્કનેક્ટ થાય ત્યારે વાલી છે એ એને સપોર્ટ કરે, જ્યારે વાલી પાસેથી ડિસ્કનેક્ટ થાય ત્યારે સંતો છે એ એને કનેક્શન કરાવી દે, પણ કોઈ પણ ભોગે છટકવા નહીં દેવાનું. આટલી જ વાત. કશ્યપભાઈ તૈયાર? દાંત કાઢે છે એટલે હા નથી પાડતા. એમાં એમનું હિત છે, એમાં આપણું હિત છે, એમાં સંસ્કૃતિનું હિત છે, અને એમાં જ એમનું કલ્યાણ છે, આપણું કલ્યાણ છે, બધાનું કલ્યાણ છે. એટલે બંને જણાએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એ રાખવી પડે. ખાલી આપણે એમ કહી દઈએ ઘણી વખત, ત્યાં વાલીઓ આવે ને તો એમ કે સ્વામી અમે છોકરાને તમને હોંપો કે હવે તમારે જે કરવું હોય એ કરો, એમ કામ ન થાય. કારણ કે ઘર્ષણ આવે ત્યારે તકલીફ તો પડે જ. તો એ વખતે વાલી છે એમણે એમનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. વાલીની સાથે ઘર્ષણ થાય ત્યારે વળી પાછા સંતો છે, ભક્તો છે, એ બધાનો ઇમ્પોર્ટન્ટ રોલ. અને એક વખત વળી પાછા એ પાસ થઈ જાય ને, પરિસ્થિતિમાં નીકળી જાય, પછી તો એ સમજી જવાના હોય કે ઓકે આમ થયું હતું. એમ મહારાજ અહીંયા જે પાંચમું વર્તમાન કહ્યું, વટલવું નહીં અને વટલાવવું નહીં, એમની આપણે વાત કરતા હતા. ત્યાર પછી પંદરમો ધર્મ કયો, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, ઉદર એટલે પેટ, ઉપસ્થ એટલે શિશ્ન ઇન્દ્રિય, વાચા એટલે વાણી, આ પંચ કર્મેન્દ્રિયો છે, એમનો સંયમ કરવો એ પંદરમો સામાન્ય ધર્મ છે. એટલે હાથે કરીને કોઈને ઠોહો ન મારવો એવું કંઈક હશે, પગે કરીને કોઈને પાટું ન મારવું, અને ભૂખ કરતાં જાજુ જમવું નહીં, ઉપસ્થ શિષ્ણ ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવો, વાચા એટલે વાણીનો કંટ્રોલ કરવો, નહીંતર મહાભારત સર્જાતા વાર ન લાગે. આ પાંચ કર્મેન્દ્રિય એમનો કંટ્રોલ કરવો બહુ આસાન છે. આસાન એટલા માટે છે કે કર્મેન્દ્રિય હોવાથી આપણે જેવી ટ્રેનિંગ આપીએ એ પ્રમાણે ટ્રેન થઈ શકે છે. અમારા એક સંત હતા, છે જ હજી, હતા એમની પણ છે જ, અક્ષરપ્રિય સ્વામી. નવે નવા ભગત થયા ને ત્યારે એમની જીભ થોડુંક એમને ઝડપથી બોલવાની ટેવ, એટલે અમુક શબ્દો ખવાઈ જાય એવું બધું થતું. પછી સંતોએ એમને કીધું કે ભાઈ તમે વચનામૃત વાંચો, જોરથી વાંચવાનું અને બહુ ધીરે ધીરે ધીરે એક એક શબ્દ છૂટો પાડીને વાંચવાનું, આવી પ્રેક્ટિસ કાયમ માટે કરો. અને એવી પ્રેક્ટિસ એમણે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે કરી તો ટૂંક સમયની અંદર, અત્યારે હવે એ કથા કરે છે તો ક્યાંય પણ એમનો શબ્દ ચવાતો નથી. કર્મેન્દ્રિય છે એટલે જેવી રીતે ટ્રેન કરવી હોય એવી રીતે ટ્રેન થઈ શકે, એનો કંટ્રોલ પણ થઈ શકે છે. આ તો એક ખાલી વાણીની વાત થઈ, એવી જ રીતે હાથ છે, એવી જ રીતે પગ છે, એવી જ રીતે ઉદર, એટલે કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ઊંઘ અને આહાર વધાર્યા વધે છે અને ઘટાડ્યા ઘટે છે. મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે ઉદર અને શિશ્નને વિશે આસક્તિ એ જ અસત્પુરુષપણું છે, એટલે એમના ઉપર સંયમ, એમના ઉપર કંટ્રોલ એ સત્પુરુષપણું છે, એ ભગવાનના માર્ગે આગળ વધવાનું લક્ષણ છે. જો આ સ્થૂળ ઇન્દ્રિયો છે એમના ઉપર જ આપણો સંયમ ન હોય, એમના ઉપર જ આપણો કંટ્રોલ ન હોય, તો મન તો એમના કરતાં પણ વધારે સૂક્ષ્મ છે, એમના ઉપર તો આપણો કંટ્રોલ ક્યાંથી આવશે? ભગવાનના માર્ગે જેમણે ચાલવું છે તો એમણે આત્મબળથી મનની ઉપર પણ કંટ્રોલ મેળવવો પડે અને ઇન્દ્રિયો ઉપર પણ કંટ્રોલ મેળવવો પડે. ઇન્દ્રિયો ઉપર પહેલાં કહ્યું કારણ કે એ આસાન છે, પણ લક્ષમાં હોય તો, નહીંતર આપણને ખબર પડે નહીં. મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે આવી રીતે જ્યારે ઇન્દ્રિયોની અંદર ચંચળતા આવે ત્યારે આવી રીતે એમને જીતવી, લોયાના આઠમા વચનામૃતમાં. ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું વચનામૃત, ઇન્દ્રિયોને જીત્યાનું વચનામૃત. અહીંયા પંદરમો ધર્મ કહ્યો કે પંચ કર્મેન્દ્રિય છે, એમનો સંયમ કરવો. સોળમો ધર્મ કહ્યો સર્વેષામ વ્યસનાનામ વર્જનમ, તમામ પ્રકારના જે વ્યસન છે એમનો ત્યાગ કરવો. વ્યસનનો અર્થ પણ અહીંયા એવો છે કે જે વગર આપણે ચાલે નહીં, એ બધું જ વ્યસન કહેવાય. કેફ થાય એ પણ વ્યસન કહેવાય, જેમ પાન, બીડી, માવા, તમાકુ આ બધા એક વ્યસન જ છે, એવી જ રીતે હાઈ લેવલના બધા ડ્રગ્સ ને એ પણ બધા વ્યસન છે. એમ અમુક વસ્તુઓ એવી છે કે જે આપણે પ્રકૃતિ બની ગઈ છે એને પણ વ્યસન કહેવાય. કાંઈ પણ પ્રકૃતિ બની જાય ને એટલે એ આપણને નુકસાન કરનારું છે બધી રીતે. જેમ કે આપણને ગળું બહુ ભાવતું હોય, શાસ્ત્ર વિહિત છે, કંઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે જો થોડુંક વધારે માત્રામાં લેતા હોઈએ ગળપણ, તો એક સમય એવો આવે કે ગળપણનો કોટા પૂરો થઈ જાય અને પછી શુગર લેવલ હાઈ રહેવા માંડે. પછી ડૉક્ટર એમ કહે કે હવે તમારે ગળ્યું લેવું નહીં, કારણ કે એ જે લેવારૂપ આપણને વ્યસન પડી ગયું અને એ વ્યસનના આધારે આપણું શરીર છે એમણે રિએક્ટ કર્યું. એટલે કોઈ પણ વસ્તુ પ્રકૃતિ ન થઈ જાય એનું અનુસંધાન રાખવું પડે. એટલે તમામ વ્યસનોનો ત્યાગ કરવો. ભગવાનના ભક્ત હોય એમને બીજા વ્યસન તો ન હોય, જેમ પાન, માવા, મસાલા, સત્સંગ થયા મોર હોય પછી તો બધું છોડી દીધું હોય એટલે વાંધો ન હોય, પણ ક્યારેક ક્યારેક પછી રહી ગયું હોય તો વળી પાછું એ પણ છોડવું. એ એટલા માટે છોડવાનું છે કે જ્યાં સુધી આપણે એમના વગર રહી નથી શકતા એનો અર્થ એમ છે કે એણે આપણને વશ રાખ્યા છે. છે કે નહીં? આપણે એમને વશ છીએ ત્યાં સુધી આપણે આપણા ઉપર કંટ્રોલ તો લઈ નથી શક્યા, અને આપણે આપણી જાતને ભગવાનને સમર્પિત ક્યારે કરી શકીએ? બીજું, આપણે ભગવાનને વશ પણ ક્યારે કરી શકીએ? હજી આમને વશ નથી કરી શક્યા તો ભગવાન તો ઘણા દૂર છે. ગુંદાસરાના મૂળજી ભગત સત્સંગ થયા પહેલાં ભગત બે જોડી બીડી પીતા. હવે એક જોડીની અંદર એમ કહેવાય છે કે 30 બીડી આવે, 25 આવે, એટલે 25 × 50 આલો. સત્સંગ થયા મોહરનું ખબર હોય ને, અત્યારનું તો કંઈ ન ખબર હોય. કશ્યપભાઈ કંઈક બોલ્યા? જોજો પછી અહીંથી ઊભા થાય ને પછી દાદા કે ઇન્જેક્શન દાપે આપી દેશે એકદમ. ના, એટલે પીવાનો એક્સપિરિયન્સ ન હોય પણ ખબર હોય એમ, ઇન્ફોર્મેશન તો હોય કે ન હોય, એમ ઇન્ફોર્મેશન છે એટલે કહે છે, એમને એક્સપિરિયન્સ છે એટલે નથી કહેતા. બરાબર ને? હા, બરાબર, એ રાઈટ કહી. એટલે ગુંદાસરાના મૂળજી ભગત 60 બીડી પીવે, જોગી સ્વામીનો યોગ થયો, માનદ સ્વામીનો યોગ થયો, અને સ્વામીને એમને વચન આપ્યું કે બીડી મૂકી, શુરવીરતા શરૂઆતમાં રાખવી પડે. મહારાજે મધ્યના 15મા વચનામૃતમાં કહ્યું કે જે શુરવીર થાય છે અને ગમે એવા સ્વભાવ છે તો એ ટળી જાય છે. વ્યસન છે એ પણ એક સ્વભાવ પડી ગયો છે, લાંબા સમય સુધી એક કર્મ થયું એટલે સ્વાભાવિક થઈ ગયું. એમને છોડવા માટે શુરવીર રહેવું પડે. શુરવીર રહ્યા કે ગુરુને વચન આપ્યું છે એટલે હવેથી એ નહીં, માથું દુખે, તાવ આવે, જે પણ કંઈ થવાનું છે થયું, અને એમ કરતાં એમણે છોડી દીધું. અને ધીરે ધીરે એમણે ભગવાનની ભક્તિ, મહારાજની મૂર્તિ, સંતોનો યોગ, સત્સંગ, સંતોમાં આત્મબુદ્ધિ, ભજન, ભક્તિ એમને વ્યસન બનાવ્યું. અને એ વ્યસન બનાવતા એમની સ્થિતિ ટૂંક સમયની અંદર કેવી થઈ ગઈ? મહારાજ એમને વશ. અમને કંઈક અકળામણ થાય તો ભગવાનને અકળામણ થાય. એક દિવસ ખેતરેથી આવતા હતા, થોડું મોડું થઈ ગયું, સંધ્યા આરતીમાં પહોંચી ન શક્યા, અને ભગતને આમ જીવમાં બળતરા થઈ કે અરે અરે, સંધ્યા આરતીમાં મારાથી પહોંચાણું નહીં. ગાડવ ચાલ્યું જાય છે અને ભગતની આંખમાંથી ચોધારા આંસુ. અને એ વખતે મહારાજે દર્શન આપ્યા એમને. આ બાજુ મંદિરમાં આરતી થતી હશે અને એ વખતે મહારાજે ભગતને દર્શન આપ્યા કે ભગત લ્યો આ તમારી સામે ઊભો છું, કરી લ્યો આરતી. કેવા ભગવાન એમને વશ. જો એ વ્યસનમાં રચા પચા રહ્યા હોત તો એમની વૃત્તિઓ જે ભગવાનમાં લાગી અને ભગવાન એમને વશ થઈ ગયા, એ વૃત્તિઓ વ્યસનમાં જ બાદરૂપ થઈ ગઈ હોત અને વ્યસન એમને રોકી રાખી હોત તો ભગવાનમાં એટલી વૃત્તિ થાત નહીં, એવું હેત ન થાય. અને ભગવાનમાં એવું હેત ન થાય એટલે ભગવાન પછી આપણી સુધી પણ આવે નહીં. અનન્ય જે ભગવાનના ભક્ત છે, અનન્યતાનો અર્થ એમ છે કે એમની વૃત્તિઓ બીજે ક્યાંય રોકાયેલી ન હોય, એમની વૃત્તિ ભગવાનના સ્વરૂપ સિવાય ક્યાંય ન હોય એટલે ભગવાન છે એમને વશ થાય. વ્યસન છે આપણી વૃત્તિઓને રોકી રાખે છે, આપણી પ્રકૃતિ એને વધારે દ્રઢ કરાવે છે, જન્મ મરણને દ્રઢ કરાવે છે, કારણ શરીરને દ્રઢ કરાવે છે. એટલે વ્યસનોનો સર્વથા ત્યાગ એ 15મું 16મું લક્ષણ છે અથવા ધર્મ છે. 17મો ધર્મ કહ્યું મદ્ય અને માંસનો ત્યાગ કરવો. વ્યસનનો ત્યાગ તો કરવો પણ એના કરતાંય થોડુંક સ્પેશિયલ સ્પેસિફિક ડ્રગ્સ કે આ તે બીજું ત્રીજું જે પણ છે એ હાઈ લેવલનું, એમનો મદ્ય અને માંસ એટલે આમ ગણીએ તો પહેલું અને બીજું વર્તમાન દારૂ અને માંસ હવે માટી આ બંનેનો ત્યાગ કરવો. પછી જેમાં દારૂ થોડો ઘણો આવતો હોય એવા પણ પદાર્થો એ પણ બધું આવી જાય એમનો પણ ત્યાગ કરવો એ 17મો ધર્મ કહ્યો. 18મો ધર્મ કહ્યો વ્યભિચારાન નિવૃત્તિ, એ 4થું વર્તમાન અવેરી. વ્યભિચાર એ ન કરવો ભગવાનના ભક્ત હોય એમણે. અત્યાર સુધીમાં 3 જગ્યાએ, એક તો બ્રહ્મચર્ય શબ્દ આવ્યો, ત્યાર પછી કામના આવેગને જીતવો અને અત્યારે વ્યભિચાર ન કરવો, આ ત્રણેય એક લેવલમાં છે પણ એમ છતાંય ઘણો બધો ફરક પણ છે, સૂક્ષ્મ રીતે ફરક છે. વ્યભિચાર ન કરવો એનો અર્થ એમ છે કે માનવતાની જે લાઈન બોટમ લાઈન છે એને છોડી અને પશુતાની લાઈનમાં ન વહી જવું, પશુતાની પંક્તિમાં ન ભળી જવું. આ એટલા માટે કે પંચવર્તમાન છે આપણને મહારાજે આપ્યા છે બહુ સરસ, એના ઉપર જો સૂક્ષ્મ વિચાર કરીએ તો ખબર પડે કે ઋષિમુનિઓએ કહ્યું આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુભીર નારાયણમ, કે આહાર નિદ્રા ભય અને મૈથુન આ પશુ અને માણસ એ બંનેની અંદર સામાન્ય છે, બંનેમાં જોવા મળે છે. તો વિશેષ શું છે? તો કે ધર્મ છે ને એ જ વિશેષ છે. કે પશુને વિશે આ માટેના કોઈ ધર્મ નથી, કેટલું ખાવું એ પશુને જેટલું મળે એટલું ખાધા જ કરે. જ્યારે માણસના માટે ધર્મ છે કે ભાઈ થોડુંક માપમાં ખાવું. એવી જ રીતે તમામ વિષય ભોગ છે તો એમાં લિમિટેશન છે અને એ ધર્મએ આપેલી લિમિટેશન છે. જ્યારે પશુ અને પક્ષીને વિશે એવી કોઈ લિમિટેશન નથી, કારણ કે એમને ભગવાને એટલી વિચાર શક્તિ નથી આપી કે જેના આધાર ઉપર એ નિર્ણય કરી શકે. મનુષ્યને વિચાર શક્તિ આપી છે એટલે નિર્ણય કરી શકે છે અને એટલે જ એમના માટે ધર્મ આપ્યા છે. બાકી બીજાને માટે નહીંતર તો બધાના માટે ગાઈડલાઈન આવે કે ન આવે કે આલો પશુ હોય તો એમણે આ પ્રમાણે રહેવાનું, એમણે પણ માસ્ક બાંધવું. કંઈ હમણાં બર્ડ ફ્લૂ થયો છે ને કંઈક, પણ એમને માટે કોઈ ધર્મ નથી, એમને માટે કોઈ નિયમ નથી. 84 લાખ યોનિઓ છે એમાંથી મનુષ્ય યોની એક જ એવી છે કે જે યોનિની અંદર કર્મો નવા થાય છે અને થોડાક ભોગવાય છે. બાકીની જેટલી પણ યોનિ છે એ બધી કર્મ ખપાવવા માટેની યોનિ છે, કર્મ ભોગવવાની જ યોનિ છે. એમાં પ્રારબ્ધ 100% પ્રારબ્ધ કામ કરે છે. આ પછી દેશકાળ પણ કામ કરે છે પણ પોતાનો પુરુષ પ્રયત્ન એમને ક્યાંય પ્રાધાન્ય એટલું બધું નથી. સિંહ છે એ ગાયને મારે તેમને ગૌ હત્યાનું પાપ ન લાગે. પણ આપણે જો મચ્છરને મારીએ તો આપણને જીવ હત્યાનું પાપ લાગે, કારણ કે આપણને ખબર પડે છે કે આપણે એ ન મરાય, આપણો એ ધર્મ છે, શાસ્ત્ર એ આપણા માટે નિહિત કરેલો છે. સિંહના માટે એવું કંઈ ગાઈડલાઇનમાં મૂક્યું નથી કે તમારે આ ન કરાય. પછી નથી કરતા એ પ્રકૃતિગત નથી કરતા. ઘાસ ન ખાય તો એની પ્રકૃતિમાં જ નથી, એટલે એ નથી ખાતા એમ. એટલા માટે પશુની લાઈનમાં આપણે વયા ન જઈએ, માણસની લાઈનમાં રહીએ. એટલા માટે આ બધી બોટમ લાઈન કહી છે, પંચવર્તમાન છે એ બોટમ લાઈન છે. જો અવેરી રૂપી વર્તમાન છે એ પાળે નહીં તો પછી પશુ જીવન અને મનુષ્ય જીવન એમાં ફરક શું રહ્યો? રામચંદ્રજી ભગવાન એમના જીવનમાંથી, નહીંતર એ રાજા હતા અને એ વખતે એમની પરંપરાની અંદર એ ચાલ્યું આવતું હતું કે બહુપત્ની એ રાજા તરીકે રાખી શકે, પણ એમ છતાંય એમણે સીતાજી એમનો ત્યાગ કર્યો. ત્યાર પછી યજ્ઞમાં બેસવાનું હતું, ઋષિમુનિઓએ સમજાવ્યા કે તમારા માટે કંઈ બાધ નથી, જોકે ભગવાન હતા એટલે આમેય બાધ નથી, તમે બીજું લગ્ન કરો. રામચંદ્રજી ભગવાને કહ્યું કે બીજો કોઈ ઉપાય હોય તો બતાવો, બીજો કોઈ ઉપાય હોય તો બતાવો, બાકી બીજું લગ્ન મારે કરવું નથી. અને પછી ઋષિમુનિએ સીતાજીની મૂર્તિ બનાવી અને યજ્ઞમાં ભાગ લીધો. પણ સામે બીજી બાજુ ખાલી રામચંદ્રજી ભગવાને સીતાજીનો ત્યાગ કર્યો, ઘણી વખત ઘણા લોકો એમ કહેતા હોય કે સીતાજીનો વાંક શું એમ. સીતાજીનો કંઈ વાંક નથી, ભગવાન તો જાણે જ છે કે એ નિર્દોષ છે. સીતાજી જાણે છે કે રામચંદ્રજી ભગવાન જાણે છે કે હું નિર્દોષ છું એમ. આપણને જ ખબર નથી કે આ બધા હું જાણે છે, એટલે આ બધો પ્રોબ્લેમ છે. સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે સીતાજીને એટલો બધો પ્રોબ્લેમ ન થયો, એને સમજી ગયા. અને લક્ષ્મણજીને જે વચનો કહ્યા કે હવે મારા દુઃખે કરી અને રામચંદ્રજી પ્રભુ છે એ દુઃખી થતા હશે, તો તમે એમને કહેજો કે એને કંઈ દુઃખ નથી, એ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં જઈને સુખીથી તમારું ભજન કરશે. કે સીતાજી એ પણ સમજતા હતા કે મારો ત્યાગ કર્યો છે તો એમની પાસે જે ધર્મનું જ્ઞાન છે ને, એમની પાસે જે ધર્મ છે, એ મારા ત્યાગ કરવા માટે કંઈક એવો શ્રેષ્ઠ ધર્મ હશે કે એ ધર્મનું આચરણ કરવું પડતું હશે, એટલા માટે મારો ત્યાગ કરતા હશે, તો મારે એમાં સહયોગી થવું જોઈએ. અને એમનો શ્રેષ્ઠ ધર્મ એ હતો કે રાજધર્મ હતો, પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું. પ્રજા છે એમના માટે પોતાનો પરિવાર, પોતાનું સુખ, પોતાનું શરીર આ બધું જ એમના માટે સમર્પિત. એટલે પરિવાર પણ આવી ગયો ને. એટલે જ્યાં પણ પ્રજા છે એ પરિવારના આધારે દુઃખી હોય તો પરિવારને પહેલા દંડ દેવાનો, પ્રજાને સુખી કરવાની. એક ધોબીના મનમાં આવું દુઃખ અને એ દુઃખને દૂર કરવા માટે ભગવાને સીતાજીનો ત્યાગ કર્યો, તો એ પરિવારના છે એટલા માટે. ત્યાગ કર્યા પછી પણ સીતાજી જે છે એ ભોંય પથારીએ સૂવે છે, આશ્રમ જીવન જીવે છે. તો બીજી બાજુ રામચંદ્રજી ભગવાન એ રાજમહેલમાં રહી અને એ પણ આશ્રમ જેવું જ જીવન જીવે છે. રામાયણની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે ત્યાર પછી રામચંદ્રજી ભગવાન એ ક્યારેય સુખસૈયા ઉપર સૂતા નથી, એ પણ ભોંય પથારી કરી અને સૂતા કાયમ માટે. એક પત્ની વ્રત હતું એમનું. આ બધા વ્રત છે. અને ધર્મ મર્યાદા એક માણસે કેવી રીતે રાખવી જોઈએ એનો આદર્શ પૂરો પાડવા માટે ભગવાને એ આપણને કહ્યું છે. પણ ઘણી વખત આપણે રામચંદ્રજી ભગવાનના આદર્શને મૂકી દઈએ અને આપણે કૃષ્ણ ભગવાનના આદર્શને સ્વીકારીએ. કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે કે ભાઈ હું કહું એમ કરજો, મેં કર્યું છે એમ નહીં કરતા એમ. અને એટલા માટે શાસ્ત્ર એવું કહ્યું કે એમ નહીં. જોકે કૃષ્ણ ભગવાને તો બધું જેટલું કર્યું બધું લીગલી જ છે, ક્યાંય શાસ્ત્રને બાદ આવે એવું તો ક્યાંય નહીં. અહીંયા જે ચોથું વર્તમાન મહારાજે આપણને આપ્યું છે એમની વાત વાસુદેવ મહાત્માની અંદર કે વ્યભિચારાન નિવૃત્તિ. એક વખત અગ્નિની સાક્ષીએ પાણીગ્રહણ થયું ને સપ્તપદી તમે કંઈક પ્રોમિસ આપી છે ને, કંઈક સાત પ્રોમિસ અરસ પરસ આપી કે આજથી તમે આ ને તમે આ ને એવું કંઈક હશે, મને ખબર નથી શું કર્યું છે તમે. હે, બ્રાહ્મણે અપાવ્યું હોય અને આપણે સ્વીકાર્યું હોય, ખબર હોય ન હોય, ઘણી વખત એવું હોય બોલી ગયા એટલે બોલી ગયા. સંકલ્પ કરાવતી નથી સંતો કહેતા કે હું બોલાવી પ્રમાણે બોલજો એટલે આપણે એ પ્રમાણે બોલી જાય. અહમ અહમ મમ મમ આત્મનઃ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત બધું એમ બોલી જાય, ખબર ન હોય આનો અર્થ શું થાય એ ખબર ન હોય. એમ આપણે બોલી ગયા હોય એટલે પછી આપણને ખબર જ નથી એટલે આપણે પાલન ન કરીએ તો એમાં આપણનો કાંઈ વાંક. અને ઘણી વખત તો એટલી બધી ઇમરજન્સીમાં લગ્ન થતા હોય એટલે ભૂદેવને કે ભાઈ જલ્દી પતાવજો, પાછળ અમારે ટાણું વયું જાય છે કે એટલે એટલે ભૂદેવ હોય પછી બિચારા શોર્ટમાં જવા દે અગડમ બગડમ, એટલે એને બિચારાને ખબર ન હોય કે હું શું કરાવું છું. અને વરરાજાને ખબર ન હોય કે આપણે આ શું કરીએ છીએ, બસ આ બધું વિધિ છે કરવાનો હોય એમ. પણ જેટલી પ્રોમિસ આપેલી છે એ પ્રોમિસની અંદર કંઈક એવું પણ છે કે આજથી પત્ની છે એવું પ્રોમિસ આપે છે કે તમે મારા પરમેશ્વર છો અને હું પરમેશ્વર માનીને તમારી સેવા કરીશ. તો સામે પતિ છે એ પણ એટલું જ સમર્પણ, જ્યારે આમનું આટલું બધું સમર્પણ છે, ભગવાન છે એ પણ જેમ ભક્ત બધું સમર્પણ કરે છે તો ભગવાન પણ પોતાનું બધું સમર્પણ કરે છે, એવી જ રીતે પત્ની જ્યારે તમામ સમર્પણ પતિને કરે છે તો એ વખતે પતિ છે એમણે પણ પોતાનું સંપૂર્ણ સમર્પણ કરવું પડે. એટલે પતિ છે એ પણ એમને એવી જ પ્રોમિસ આપે છે કે તમારા સિવાય બાકી બધા માં બહેન અને દીકરી સમાન છે, એમને ક્યારેય બીજી દ્રષ્ટિએ નહીં જોઈએ. આવું તો દરેક વ્યક્તિ માટે છે, પછી સત્સંગ થયો હોય તો એમના માટે તો હોય જ કે નહીં, અને હોવું જ જોઈએ કારણ કે સામાન્ય માણસ એમના કરતાં સત્સંગ અને ભગવાનનો યોગ શાસ્ત્રનો યોગ એટલે વિશેષ. પણ એમ છતાંય તે ક્યારેય અજ્ઞાન અવસ્થામાં પણ આપણે એ લાઈનને ચૂકી ન જઈએ, પરમાત્માના આશ્રમમાંથી આપણે ડગી ન જઈએ. એટલા માટે આ પાંચે પાંચ વર્તમાન છે એ પરફેક્ટ આપણા જીવનમાં એટલા તો બોટમ લાઈન તરીકે રહે, પછી બાકીના બધાય છે એને વધતું ગતું. પછી આમાં એવું ન હોય કે અત્યારે આપણાથી નથી થતું, ધીરે ધીરે ધીરે ધીરે આપણે હલો આમાં તો એક જ ઝાટકે આ બધું ફિક્સ. મધ્ય માંસ પંચ વર્તમાન છે મૂક્યા એટલે પૂરું, માંસ નહીં એટલે નહીં, વ્યભિચાર નહીં એટલે નહીં, પછી વટલવું નહીં વટલાવવું નહીં એમાં જોડે હાલો થોડું ઘણું તમે એમ રાખશો તો હાલ છે, હું નથી કહેતો. પછી વળી પાછું તમે એમ કહો સ્વામીએ એમ કીધું હતું. હા બસ જો એ ઘરે ત્યાગ કરવાનો, માટી ચોરી હવેરી ચારેય, એટલે વટલવું નહીં વટલાવવાનું નહીં એમાં થોડુંક ધીરું હશે તો હાલ છે. આ બાકી આનો બધાને એક ઝાટકે ઘા, ઓલામાં સ્નેહી સ્નેહી પ્રાપ્તવ્યમ આપતવ્યો બરાબર, નિષ્કુળાનંદ સ્વામી લખી ગયા છે. પણ આમાં ધીરે ધીરે નહીં, મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને સૌને પંચવર્તમાન એ વિશેષપણે દ્રઢ કરાવે એવું બળ બુદ્ધિ પ્રેરણા આપણા સૌને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ કંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.